તેમના દૂતનું પ્રાણ કહો કેવી રીતે ટળી શકે છે? પછી અંગદે અનેક પ્રકારે નીતિ કહી, પણ રાવણે ન માની, કેમ કે એનો કાળ નજીક આવી ગયો હતો. શત્રુના ગર્વને ચૂર કરીને અંગદે એને પ્રભુ શ્રી રામચંદ્રજીનો સુયશ સંભળાવ્યો અને પછી તે રાજા વાલીનો પુત્ર અંગદ આમ કહીને ચાલી નીકળ્યો, જ્યાં સુધી રણભૂમિમાં તને રમાડી રમાડીને ન મારું ત્યાં સુધી અગાઉથી શું મોટાઈ કરું. અંગદે પહેલા સભામાં આવતા પૂર્વે તેના પુત્રને મારી નાખ્યો હતો. તે સંવાદ સાંભળીને રાવણ દુઃખી થઈ ગયો. અંગદનું પ્રણ સફળ જોઈને સર્વે રાક્ષસો ભયથી અત્યંત વ્યાકુળ થઈ ગયા. શત્રુના બળનું મર્દન કરીને બળના ભંડાર વાલી પુત્ર અંગદજીએ હર્ષપૂર્વક આવીને શ્રી રામચંદ્રજીના ચરણ કમળ પકડી લીધા. તેમનું શરીર પુલકિત છે અને નેત્રોમાં આનંદાશ્રુઓનું જળ ભરાયું છે. સંધ્યા થઈ ગઈ જાણીને દશગ્રીવ ઉદાસ થઈને ખિન્ન મુખે મહેલમાં ગયો. મંદોદરીએ ફરીથી રાવણને સમજાવીને કહ્યું, હે કાંત, મનમાં સમજીને કુબુદ્ધિને છોડી દો. આપનું અને રઘુનાથજીનું યુદ્ધ શોભા નથી આપતું. તેમના નાના ભાઈએ એક નાનકડી રેખા ખેંચી હતી, તેને પણ આપ લાંઘી શક્યા ન હતા. એવું તો આપનું પુરુષત્વ છે. હે પ્રિયતમ, શું આપ એમને સંગ્રામમાં જીતી શકશો જેના દૂતનું આવું કાર્ય છે? રમતમાં જ સમુદ્ર ઓળંગીને તે વાનરોમાં સિંહ આપની લંકામાં નિર્ભય બનીને ચાલ્યો આવ્યો. રખેવાળોને મારીને તેણે અશોકવન ઉજાડી નાખ્યું. આપના જોતા જોતામાં તેણે અક્ષકુમારને મારી નાખ્યો અને સમસ્ત નગરને બાળીને રાખ કરી દીધું. તે સમયે આપના બળનું ગર્વ ક્યાં ચાલ્યું ગયું હતું? હવે હે સ્વામી, ખોટા ગાલ ન વગાડો. મારા કહ્યા ઉપર હૃદયમાં કંઈક વિચાર કરો. હે પતિ, આપ શ્રી રઘુપતિને ફક્ત રાજા ન સમજો, બલકે અગજગન્નાથ અને અતુલનીય બળવાન સમજો. શ્રી રામજીના બાળનો પ્રતાપ તો મારી જ પણ જાણતો હતો, પરંતુ આપે તેનું કહેવું ન માન્યું, એની વાતને હલકી માની. જનકની સભામાં અગણિત રાજાગણ હતા, જ્યાં વિશાળ અને અતુલનીય બળશાળી આપ પણ હતા. ત્યાં શિવજીનું ધનુષ તોડીને શ્રી રામજીએ જાનકીજી સાથે વિવાહ કર્યો ત્યારે આપે એમને સંગ્રામમાં કેમ ન જીત્યા? ઇન્દ્રપુત્ર જયંત તેમના બળને કંઈક કંઈક જાણે છે. શ્રી રામજીએ પકડીને કેવળ તેની એક જ આંખ ફોડી અને એને જીવતો છોડી મૂક્યો. શૂર્પણખાની દશા તો આપે જોઈ જ હતી, તો પણ આપના હૃદયમાં એમની સાથે લડવાની વાત વિચારતા વિશેષ લજ્જા નથી આવતી? જેમણે વિરાધ અને ખર દૂષણને મારીને લીલાથી જ કબંધને પણ મારી નાખ્યો અને જેમણે વાલીને એક જ બાણથી મારી નાખ્યો. હે દશકંદ, આપ આ સઘળું જાણો છો, આથી જ આપ શ્રી રામજીના મહત્વને સમજી જાઓ. જેમણે રમત માત્રમાં જ સમુદ્રને બંધાવી લીધો અને જે પ્રભુ સેના સહિત સુબેલ પર્વત પર ઉતરી પડ્યા, તે સૂર્યકુળના ધ્વજા સ્વરૂપ કરુણામય ભગવાને આપના જીતને માટે દૂત મોકલ્યો, જેણે સભાની વચ્ચે આવીને આપના બળને એ પ્રમાણે મથી નાખ્યું જેમ હાથીઓના ટોળામાં આવીને સિંહ તેને છિન્ન ભિન્ન કરી નાખે છે. રણમાં બંકા અત્યંત વિકટ વીર અંગદ અને હનુમાન જેમના સેવક છે, હે પતિદેવ, તેમને આપ વારંવાર મનુષ્ય કહો છો. આપ વ્યર્થ જ માન, મમતા અને મદનો ભાર વહી રહ્યા છો. હે પ્રિયતમ, આપે શ્રી રામજી સાથે વિરોધ કરી લીધો અને કાળના વિશેષ વશમાં હોવાથી આપના મનમાં હજી પણ જ્ઞાન ઉત્પન્ન નથી થતું. કાળ દંડ લઈને કોઈને નથી મારતો, તે ધર્મ, બળ, બુદ્ધિ અને વિચારને હરી લે છે. હે સ્વામી, જેનો કાળ નજીક આવી જાય છે તેને આપની જેમ ભ્રમ થઈ જાય છે. આપના બે પુત્ર માર્યા ગયા અને નગર બળી ગયું. હે પ્રિયતમ, હવે આ ભૂલ સુધારી લો, શ્રી રામજી સાથેનું વેર ત્યજી દો અને હે નાથ, કૃપાના સમુદ્ર શ્રી રઘુનાથજીને ભજીને નિર્મળ યશ મેળવો. સ્ત્રીના બાણ સમાન વચન સાંભળીને તે સવાર થતાં જ ઉઠીને સભામાં ચાલ્યો ગયો અને સર્વે ભય ભૂલાવીને અત્યંત અભિમાનમાં ફૂલીને સિંહાસન ઉપર જઈ બેઠો. અહીં સુબેલ પર્વત પર શ્રી રામજીએ અંગદને બોલાવ્યા. તેમણે આવીને ચરણ કમળોમાં શીશ નમાવ્યું. ઘણા આદરથી તેમને પાસે બેસાડીને ખરના શત્રુ કૃપાળુ શ્રી રામજી હસીને બોલ્યા, હે વાલીના પુત્ર, મને મોટું કુતૂહલ છે. હે તાત, એટલે હું તમને પૂછું છું, સત્ય કહેજો, જે રાવણ રાક્ષસોના કુળનું તિલક છે અને જેના અતુલનીય બાહુબળની જગતભરમાં ધાક છે, તેના ચાર મુગટ તમે ફેંક્યા, હે તાત, બતાવો તમે તેમને કઈ રીતે મેળવ્યા? અંગદે કહ્યું, હે સર્વજ્ઞ, હે શરણાગતને સુખ આપનાર, સાંભળો, તે મુગટ નથી, તે તો રાજાના ચાર ગુણ છે. હે નાથ, વેદો કહે છે કે સામ, દામ, દંડ અને ભેદ આ ચારે રાજાના હૃદયમાં વસે છે. આપના ચરણ નીતિ અને ધર્મથી સુશોભિત છે એમ ચિત્તમાં જાણીને એ નાથની પાસે આવી ગયા છે. દશીશ રાવણ ધર્મહીન, પ્રભુના પદથી વિમુખ અને કાળના વશમાં છે, એટલા માટે હે કૌશલરાજ, સાંભળો, તે ગુણ રાવણને છોડીને આપની પાસે આવી ગયા છે. અંગદની પરમ ચતુરતા કાનોથી સાંભળીને ઉદાર શ્રી રામચંદ્રજી હસવા લાગ્યા. પછી વાલી પુત્રે કિલ્લાના સર્વે સમાચાર કહ્યા. જ્યારે શત્રુના સમાચાર પ્રાપ્ત થઈ ગયા ત્યારે શ્રી રામચંદ્રજીએ સર્વે મંત્રીઓને પાસે બોલાવ્યા અને કહ્યું, લંકાના ચાર ઘણા વિકટ દરવાજા છે, તેમની ઉપર કઈ રીતે આક્રમણ કરી શકાય તેનો વિચાર કરો. ત્યારે વાનરરાજ સુગ્રીવ, વૃક્ષપતિ જામવાન અને વિભીષણે હૃદયમાં સૂર્યકુળના ભૂષણ શ્રી રઘુનાથજીનું સ્મરણ કર્યું અને વિચાર કરીને તેમણે કર્તવ્ય નક્કી કર્યું. વાનરોની સેનાના ચાર દળ બનાવ્યા અને એમને માટે યથાયોગ્ય સેનાપતિ નિયુક્ત કર્યા. પછી સર્વે જૂથપતિઓને બોલાવી લીધા અને પ્રભુનો પ્રતાપ કહીને સર્વેને સમજાવ્યા, જેને સાંભળીને વાનર સિંહ સમાન ગર્જના કરીને દોડ્યા. તેઓ હર્ષિત થઈને શ્રી રામજીના ચરણોમાં શીશ નમાવે છે અને પર્વતોના શિખર લઈને સર્વે વીર દોડે છે. કૌશલરાજ શ્રી રઘુવીરજીનો જય હો પુકારતા રીંછ અને વાનર ગર્જે છે અને પડકારા કરે છે. લંકાને અત્યંત શ્રેષ્ઠ કિલ્લો જાણવા છતાંય પ્રભુ શ્રી રામચંદ્રજીના પ્રતાપે વાનર નિડર થઈને ચાલ્યા. ચારે તરફથી ઘેરાયેલ વાદળાઓની ઘટાની જેમ લંકાને ચારે દિશાઓમાંથી ઘેરીને તેઓ મુખેથી જ ડંકા અને દુંદુભી વગાડવા લાગ્યા. મહાન બળની સીમા તે વાનર રીંછ સિંહ સમાન ઉચ્ચ સ્વરે શ્રી રામજીનો જય, લક્ષ્મણજીનો જય, વાનરરાજ સુગ્રીવનો જય એવી ગર્જના કરવા લાગ્યા. લંકામાં મોટો ભારે શોર બકોર મચી ગયો. અત્યંત અહંકારી રાવણે તે સાંભળીને કહ્યું, વાનરોની ધૃષ્ટતા તો જુઓ. આ કહેતા હસીને તેણે રાક્ષસોની સેના બોલાવી. વાનરો કાળની પ્રેરણાથી ચાલ્યા આવ્યા છે, મારા રાક્ષસો સર્વે ભૂખ્યા છે, વિધાતાએ એમને ઘેર બેઠા ભોજન મોકલી દીધું. આવું કહીને તે મૂર્ખે અટ્ટહાસ કર્યું અને બોલ્યો, હે વીરો, સર્વે લોકો ચારે દિશાઓમાં જાય અને રીંછ વાનર સર્વેને પકડીને ખાઓ. શિવજી કહે છે, હે ઉમા, રાવણને એવું અભિમાન હતું જેમ ટીટોળી પગ ઉપરની તરફ કરીને સૂવે છે. આજ્ઞા માંગીને અને હાથોમાં ઉત્તમ ભિંદીપાળ, સાંગી, તોમર, મુદગર, પ્રચંડ ફરસા, શૂલ, બેધારી તલવાર, પરિઘ અને પર્વતોના ટુકડા લઈને રાક્ષસો ચાલ્યા. જેમ મૂર્ખ માંસાહારી પક્ષી લાલ પથ્થરોનો સમૂહ જોઈને તેની પર તૂટી પડે છે, ચાંચ તૂટવાનું દુઃખ તેમને નથી સૂઝતું, તેવી જ રીતે તે નાસમજ રાક્ષસ દોડ્યા. અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્ર અને ધનુષબાણ ધારણ કરેલા કરોડો બળવાન અને રણધીર રાક્ષસ વીર કિલ્લાના કાંગરો પર ચડી ગયા. તે કિલ્લાના કાંગરા કેવા શોભી રહ્યા છે, જાણે સુમેરુના શિખરો પર વાદળા બેઠા હોય. યુદ્ધના ઢોલ અને ડંકા આદિ વાગી રહ્યા છે, જેમનો ધ્વનિ સાંભળીને યોદ્ધાઓના મનમાં લડવાનો ઉમંગ થાય છે. અગણિત નફેરી અને નોબત વાગી રહી છે, જેને સાંભળીને કાયરોના હૃદયમાં ચીરા પડી જાય છે. તેમણે જઈને અત્યંત વિશાળ શરીરવાળા મહાન યોદ્ધા વાનર અને રીંછોની ઠઠ જોઈ.